નંબર 1978 સમિત સ્પેશિયલ સવારી જેને અજવાળું નથી જેની પાસે બીજાને અજવાળું આપવાની શક્તિ નહીં પણ કંઠી કેમ પહેરાય ગયું નુગરો કહે છે તમે નુગરો કોઈ વસ્તુ શબ્દ હશે તો મોટી મન થયો તારે ન ગુરુ ન ગુરુ વાળો શું નહીં તો નુગરો એટલે મેં કોઈ શબ્દ હશે ગાળ દેવાનો તો પોતાની ગાળી પછી મોટી મન થયો તારે નુગરો એટલે ગુરુ હજુ કશું આવડતું નથી કશું આવડતું ખાલી મૂર્તિઓ ને ધોતા આવડે છે આમ પાણી રહે છે નવડાવતા આવડે છે એ બધું આ વિશાળ તો પેલા નંબર વિશાળ એકરિયા એ કોને એકરિયા નહીં બાળ બાળ મંદિર કારણ કે બાળ મંદિર કોને ચલાવ્યું ત્યાં કે બાળ કૃષ્ણ ના નામ થી લોકો એ બાળ મંદિર ચલાવ્યું યોગેશ્વર કૃષ્ણ ને ઓળખ્યા નહીં આ લોકોએ યોગેશ્વર ને મેં ઓકલાય ઓળખ્યા એ કૃષ્ણ ભગવાન નમસ્કાર કરવાનો કેવું એ કૃષ્ણ ભગવાન બાકી આ તો બાળ કૃષ્ણ બાળ મંદિર ચલાવે છે બાળ કૃષ્ણ એટલે તો નાગોડીઓ ફોટો જોયેલો તમે કૃષ્ણ નાગા દેખાય એવું કારણ હું આ કૃષ્ણ નાગા દેખાય કઈ જાતના લોક છો કઈ એમની આબરૂ ઉગાડી નાખી પણ ભાન નથી ને એકડે બગડે બે અને પછી કે શાંતિ નહીં થતી શાંતિ શેની શાંતિ થાય બધી ચાર સુધી આવડે એકડો બગડો ત્રણ નો ચોથો આવડે અને ગુરુ મહારાજ ને દસ સુધી આવડે ગુરુ મહારાજ એ ગુરુ નું હું એક અક્ષર પૂછો નહીં તે પેલા પાછા જતા રે ભાન જ નથી કહ્યું ગુરુ થઈ બેઠા આવો નટું ભાઈ તમારા ને ભૂલું પડી તમારા મન નો સ્વભાવ છે મન નો સ્વભાવ તમને તો જ્ઞાન આપેલું એટલે મન તમારું જગત માં મન કોઈ વસ્તુ થી બંધાય એવું નથી શું કહ્યું કોઈ વસ્તુ થી બંધાય એવું જ્ઞાન સિવાય મન બંધાય જ્ઞાન પ્રાપ્ત થાય તો મન બંધાઈ જાય જ્ઞાન પ્રાપ્ત થાય તો મન બંધ તમને લાગ્યું ને એવું અનુભવ માં આવ્યું જૈન મુરી મારા સારું વાતચીત કરતા હતા બહુ સરસ કરી શાસ્ત્રી મળતો આવે ને તો આપડે જાણવું કે આ મહારાજ આચાર રસ્તા પર છે આચાર રસ્તા પર છે વ્યૂ પોઈન્ટ મળતા આવે બરોબર સમજણ સારી હતી અમને લાગ્યું દર્શન કર્યા રહ્યા છો તારે અવતાર દર્શન તો બહુ કર્યા પણ દર્શન નું ફળ ના મળ્યું મળી ગયું છે અનંત અવતાર થી દર્શન કરી કરી કર્યા પેતંબરી શેતંબરી દર્શન કરે છે દિગંબરી દિગંબરી દર્શન કરે વૈષ્ણવ વૈષ્ણવ નો દર્શન કરે પણ દર્શન ફળ મળ્યું જો મળ્યું હોત ત્યાં ભટકવાર ના હતા ભટાક ભટાક ભટક ભટક બધી યોનિયમ શું કહ્યું બધી મનુષ્ય માંથી બહુ એ નિયમ જવું પડતું નથી કોક જ સંસાર કડવો લાગે પડે કે રોજ રોજ કડવો લાગે કોક દિવસ લાગે તમને સંસાર કરવો લાગતો હતો પેલા લાગતો હતો લાગતો હતો પેલા હા બહુ કરવો લાગતો હતો મનમાં એમ થાય બધા આવું ક્યાં સારું જીવન છે મમ્મી એમ કહેતો આપડા દુઃખો શું કરવા પડે છે મારે કશું લેવા દેવા એવું થાય લેવા દેવા ને એનું શું દુઃખો શું કહ્યું તને કરવો લાગતો હતો સંસાર બહુ જ દાદા જ્યાં સુધી રોગ હોય ત્યાં સંસાર રોગ હોય ને ભારે રોગ ત્યાં સુધી મીઠું લાગે અને પછી ગયડામાં 80 વર્ષ નો હોય ત્યાં મીઠું લાગતું હોય અને એક દાડો બહાર નીકળી ગયે આ સંસાર ખારો માજી ગઈકાલે 80 વર્ષ સુધી ખારો નતો આ છોકરો છોકરે ગાયો ભરો પડી ને એટલે પેલો મોહ ઉતરી ગયો એટલે સાચું હતું દર્શન થઈ ગયું શું થયું માજી 80 વર્ષથી ખારો લાગ્યો નથી આજે ખારો લાગ્યો તમને શું ખારો નતો આ તો નિરંતર ખારો જ છે આ તો આવો બા આવો બા આવો કરે એટલે એમાં મીઠો લાગ્યા કરે કલ્યાણ એટલો નહી એને આફ્રિકામાં એને શું કે છે કેવા સ્ટોર કે છે તમે તો બ્રાહ્મણ વૈષ્ણવ બધા હોય પરચુરણ દુનિયા કોને બનાવી છે મેલ બેર મેલ બાર એને મેલ દે એને થી પાર આવી જાય મારા પગ મેલું એમાં શી થરગાવું કે બધા કંટાળા હતા તમારા પગ મેલું એમ કે હા એવું બોલે ના બોલે મારા ને કઈ દુઃખ નથી બહાર મારા તમારા અક્કલ નહીં પાછું ના થવું પડે ઘન ચક્કર અહી મૂક્યું નઈ આ કબાટ માં મૂક્યું એટલે આવો થઈ ગયો જગજામ મૂક્યા કશું હોય મને મેટ્રિક પાસ થતો નથી આવડી શું તે કઈ મારો ઘન ચક્કર પણ આવડ્યા હોય તેને હોય ને મેટ્રિક નપાસ થયો હતો એટલે માથામાં ભાર વધી જાય નપાસ તેથી કવિએ લખ્યું છે અભિપ્રાય એ બધું વધશે નહી વધી જાય ના વધી જાય ફરી બોલાવે એટલે પેલી ફોડી નાખે તો પેલી નવી ઉત્પન્ન થઈ જાય એ રોંગ બિલીફ કરી રાઈટ બિલીફ બેઠી રહી, રાઈટ બિલીફ એનું સમ્યક દર્શન કહેવાય. શું કહેવાય? સમ્યક દર્શન. એક પક્ષ કે તો આ થાય, બીજો પક્ષ શું કે છે? એ કેટલાય વખત વાંધો પડેલો છે, વધકો પડેલો છે. વધકો ખરાબ થઈ ગયો, કોઈ ગયો તો એ લોકો જીવે છે વાંધા વાળા. વધકો સડી ગયો તો હોય તો વાંધા વાળા જીવે છે. મોઢો વધકો ના રહ્યો બધે. કેવું? વિતરાગી માલ છે આ તો. કેવો છે? વિતરાગી માલે વિતરાગી, પંથે વિતરાગી છે. કેવો છે? પંથે વિતરાગી છે. અહીં ડખો ડખન ના હોય. એ કે છે સાહેબ આ ચોથું. અચ્છા સાહેબ ચોથું. આ તો આત્મા કી સાથ કામ હે, સ્વાર્થ કી સાથ કામ હે. સાદી કી સ્વાર્થ કી સાથ કિયા હૈ, આત્મા કી સાથ? આત્મા. હા, એ લોક સાહેબ સબ આચાર્ય લોકો ને ચોથ કી સાથ કરતી. વો બોલતા કે હમ પાંચ કી સાથ શાદી કરે. કરો બાબા શાદી કરો. વો શાદી કિયા ચોથ કી સાથ, ક્યા ફાયદા મિલેગા? કભી મોક્ષ નહીં જાને વાલા ક્યા? મોક્ષ કા સચ્ચા રસ્તા હોગા નહીં હોગા? સાચો રસ્તો હશે ને? મોક્ષ આજ મળી ગયો. તારું કામ થઈ ગયું. શું ધંધો કરે? ગલ્લાનો બિઝનેસ, કિરાણા. ભેગું કરી લાવો, અમે મડવો બનાવી શીખે છે. શું કે? મડવો તમે સમજો છો? અરે શું મળવો સમજાવ. એકે ધોવું પડે. શું કરવું પડે? એક એક ધોવું પડે. પાંચે પાંચે ધોવા છે આખો દારો. નિરંતર મારી સેવા રસ હોય. પાંચ પાંચે દોસ્તાય નિરંતર મારી સેવા રસ. તમારા કઈ દસ બાર થતા નહીં થતા? કેટલા કનૈયા કઈ દસ પસ્તા થાય છે કે કેટલાક થાય છે? દેખાય છે. થાય છે ઘણા, પણ દેખાય છે. પાછા દેખાય ને પછી કઈ પ્રતિક્રમણ પ્રતિક્રમણ કરું છું? કેટલા થાય છે? હોય થાય છે. શું કે છે? અમે નિર્દોષ થઈ ગયેલા હોય, કારણ નિર્ગ્રંથ હોય. કેવા? નિર્ગ્રંથ. બારે ગ્રંથિ ના હોય અને અંતર્ગ્રંથિ ના હોય. શું ના હોય? બાહ્ય ગ્રંથિ ના હોય ને અંતર્ગ્રંથિ ના હોય. સમજ પડે ને? આ ગ્રંથિ જે દેખાય છે ને, અમારે કાઢી લે તો અમને કશું ભોંધગઢ નહીં. જો કાઢી લે ભોંધગઢ નહીં, એનું નામ ગ્રંથિ નહીં કહેવાય. શું કહેવાય? ગ્રંથિ નહીં. આ લોકો કોઈ ખેંચી લે તો અમે અહીંયા આગળ સીધા આવીએ. અમને શરમૈયે નહીં શું થશે. બધા લોકો કાઢી લીધા તો અમે અહીંયા ડેરાસરમાં પાછા આવીએ. અમને એમ ના લાગે કે આ લોકો મળશું ના. અમને ગ્રંથિ જ ના હોય. કેવી ગ્રંથિ જ ના હોય? અને તમને અમને શરમ થાય. હે? શરમ થાય. ભૂખા બેહેલો પણ તમારી કહો નહીં. શું કરે? લોક જોશે, લોક જોશે. એટલે મસ્ત શું જોશે? તે કોણ નાગો નથી આ દુનિયામાં? બાથરૂમ પહેલા ખબર ના પડે પોતે નાગો છે એવું કે ભૂલી જાય. ખબર પડે. પણ જ્ઞાની પુરુષ ને જ્ઞાન ને લઈને ફરીએ ને, કારણ કે આ હું પોતે નો, આ તો ભાદરના પટેલ છે. શું છે? આ ભાદરના પટેલ. નામ શું? એમ પટેલ. અને ધંધો છો કોન્ટ્રાક્ટર નો? કેવો? હા, ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ બધું ફરે. હું જુદો રહ્યા જુદા પાડોશી. અને આ બોલે છે કોણ? બોલે છે પટેલ બોલે છે, હું બોલું છું. જ્ઞાની પુરુષ, જ્ઞાની પુરુષ. આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે. સરસ રામ. અને પછી જયારે ઘૂસાય નઈ અઘરું બોલાય તા કે હાલો અઘરું બોલી ગયું, અઘરું બોલી ગયું. વ્યવસાય ખરું ટેપ રેકોર્ડ છે. હું આશરું બોલે ત્યાં હું બોલ્યો, હા અવરું બોલે ત્યાં હું શું કરું, નહીં કાંઈ કરું. એવું બોલે ધ વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ, ધ વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ, ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ. જો ભગવાને પઝલ ઉભું કર્યું ને તો બધા લોક દુઃખી થઈ એને પકડી મંગાવવો પડે, તે ભગવાનના બાપ ને પકડી મંગાવવો પડે. મીઠાના કાયદાના હતા પકડી લાવવાને, તો ભગવાન કે નામે કશું વાસ ગાજો નથી. વિતરાગ બધામાં હોય છતાં વિતરાગ કરે કશે છે, કરે કશે જે કરે તે ગુનેગાર ને કે ના કરે તે ગુનેગાર, કરે તે ગુનેગાર. હા તમે તો કરી કરી કર્યા કરો છો, મેને એ કિયા મેને એ કિયા, તમને કહ્યું ને શું કરે છે બધા કર્યા. એક વખત આપણું પદ પૂરું કરો, પદ પૂરું કરો. મહિનો અમે આપીએ તે મહાપ્રભુ પ્રાપ્ત થાય. ખુશી કઈ કીધા લાગી મારા ઘર ઘર ના રાખત. હા આ ઉભો રાખી ના લે ભારે જોડી કર ના પૂરતી તે ઘરમાં થોડી કરવા ભાઈ, નોકરી કરતા હોય શું હોય, નોકરી કરતા જોડી જાય. પોતાની મતી હતી કશું હોય નહીં. સચિદાન છે મારા દર્શન કરવા શરીર બધી આખી આવી ગઈ, ભલે ભેગા થાય કે ના થાય એનો પછી વધુ ભાઈ તપાસ તો કરી દેવાનું. કેટલા વખત તપાસ કરી આવશે? બે કલાક તો હું આવું કરે ઘડિયાળ હું કરી બેન પૂછે છે કે માણસ ધર્મ ધ્યાન કરતો હોય છતાં પણ દુઃખ શા માટે થાય છે? ધર્મ ધ્યાન તો કરે છે ને, એ તો બીજ નાખ્યું આપણે, એનું એનું જયારે ફળ આવશે ત્યારે આવશે. પેલું પેલો બીજ નાખેલું તેનું પેલું ફળ આવ્યું. તમે સમજ પડે ને, પેલા બીજ નાખેલું તેનું આ ફળ આવ્યું. આપણે તાકીએ અત્યારે આપણને ખબર પડી કે કડવા ફળ ખાવો તેના કરતા કઈ સારું વાવો, કોક ને કહ્યું એટલે એટલે સારું વાવીએ તો આગળ પર સારું ફળ મળશે. પણ પાછલું વાવ્યું હોય તે કડવું ફળ તો આવે જ. આપણા જ કરેલો છે ને, અહીંયા વાગ્યો શું થયું? આપણા કરેલો અહીંયા વાગે, કઈ વાગે? પાછલો દુઃખ આવે તેને ભગવાન ના નામ પર શાંતિ પૂર્વક સહન કરવાનું અને આગળ સારી વસ્તુ આપી આપણે. આપણને ગમે તેવું તો તપ્રત જે થાય પછાણ જે થાય ભગવાન ના પાડી ભગવાને કહ્યું છે જેટલું શક્તિ હોય એ પ્રમાણે જપ તપ બધું કરજો, શક્તિ ના હોય એટલે કઈ ભગવાન શક્તિ ને ગજા ઉપર થઈ ના પાડેલી છે. વ્યવહારિક બાબત હોય તો મેં જરા રોકાવું પડે. ધર્મ ધ્યાન માં જ આપણું આત્મા રે એ રીતે ની ભાવના રાખી કે પ્રભુ હવે છેલ્લી ઘડી રહી, હવે સુરેજ આત્મા આવ્યો, હવે ક્યાં સુધી પછી જંજાળ માં રહેવું, પણ છતાંય એવી કોઈ અટપટી વાત આવી જાય તો રોકાઈ જવું પડશે, એટલું કરવું પડશે, બાકી તો ન એમાં રસ લઈએ. ઇવન તમે ધર્મ કરતા હોય સાના પ્રતિકૂળ કરતા હોય ધર્મ ધ્યાન કહો છો? માજી ધર્મ ધ્યાન સાને કહો છો? આપડે નોટો ઓળખતા ના હોય બીજો બનાવટી આપી જાય ચાલે? ધર્મ ધ્યાન કોને કહો? ધર્મ ધ્યાન તો બહુ અઘરું થઈ પડ્યું છે. ધર્મ ધ્યાન રહે નઈ, આત જન રૌદ્ર ધ્યાન જ રહ્યા કરે. આત ધ્યાન ને રૌદ્ર ધ્યાન નું સામ્રાજ્ય વર્ષે. ધર્મ ધ્યાન તો બહુ અઘરું થઈ પડેલું છે. એ ધર્મ ધ્યાન ખરું, કારણ કે ભગવાન ની આજ્ઞા થી કરવામાં આવે. કેવું? ભગવાન ની આજ્ઞા થી જે કઈ કરવામાં આવે એ ધર્મ ધ્યાન કહેવાય છે. આત્મા માટે જે કઈ કરવામાં આવે છે ધર્મ ધ્યાન કહેવાય છે. કસાય ને જીતવાનું હોય તે ધર્મ ધ્યાન ગણાય છે. કસાય ને જીતવો, રાત્રે કાળ ક્રોધ ઓછા કરવા, પોતાની કસાય ને જીતવાનું, કામ ક્રોધ બદલો બધા ઓછા કરવા, રાગદેશ ઓછા કરવા, રાગદેશ ઓછા કરવા. કયા ઓછા નહીં થયા? ઓછા થયા છે. થોડા થોડા રીતે ફેર પડે, થોડો ફેર પડે છે કે થોડો ફેર પડે. નાનપણ માં તો જરા એ નતા બર્યા, નાનપણ માં હતા ને ત્યારે કસાય કસાય ભાવ નતા, ભૂલી ગયા. ઉડતા કસે મારા ઓછા થયા, ઓછા રહી વધ્યા ઉડતા. જેમ ઉંમર મોટી થાય તેમ કસાય મોટા થતા જાય. કસાય કઈ નોના રહે જે પણ જાણપણ હોય તો ઓછું ન થાય, જાણપણ હોય તો ઓછા ના થાય. જાણપણ બધું જાણપણું જાણપણું હોય તો પછી વહુ આડી હોય તો આપણને જંપવા ના દે ના, પણ તો વહુ ને વહુ ઘર સંભાળી દે ને આપડે આપડે મારું મારું કરીએ પછી જમતી બેહવા ના દે ના, એવું નથી. મારે એક વર્ષ દાડા માં બે વાના મળે તમે કરો છો એ પ્રતિકોણ, અને સાચું પ્રતિકોણ કરે ને તો વર્ષ દાડા માં 365 કલાક મળે. જે થાય ગણાય નહી, ગણાય ગણાય નહીં. શું એક કલાક તો જુદા પ્રતિક્રમણ છે? ક્રમણ રાખીએ છીએ, મને ખાવાનું આપે, મારી માથી ખાવાનું આપે, એમાં કશું બાંધગણ નથી. પણ આપડે કઈ માથી આ કરી ખાલી કરી નાખી એ અતિક્રમણ કર્યું કેવાય. શું કહ્યું? અતિક્રમણ. અતિક્રમણ અને અતિક્રમણ કર્યું હોય તો પ્રતિક્રમણ કરવું પડે, અતિક્રમણ ના કર્યું હોય તો પ્રતિક્રમણ ના કરવું પડે. અતિક્રમણ કરે છતાં લોકો અતિક્રમણ તો થઈ જ જાય બાપજો, ઓટોમેટિક ત્યાર પછી પ્રતિક્રમણ ઓટોમેટિક જ થઈ જાય. ઓટોમેટિક થઈ જાય અતિક્રમણ તો, એ તો થઈ જાય, થઈ જાય કરો તો પ્રતિક્રમણ કરવાનું ભગવાને કહ્યું છે. અતિક્રમણ ના કરતા હોય તો કશું વાંધો નહીં. અતિક્રમણ થશે ત્યાં સુધી આ મનુષ્ય પણ ફરી આવશે નહી, જૈન પણ નહીં આવે, પણ મનુષ્ય પણ નહીં આવે. વિતરાગો નું રાજ છે, જરાય લોચ રૂશ્વત ના ચાલે. આપડે જાણીશું હા, બધા જાણે અહીં તો જૈન ધર્મ ના ચાલે તમને જાણવા ના દે, મોડું હસતું રાખે, તે વખતે પ્રતિક્રમણ કરે, અતિક્રમણ કર્યું કેવાય. ફરી આવી ભૂલ ના કરું, એમ ખરાબ મને વિચાર ના આવે, ખરાબ વિચાર નો એટલે રોજ પાંચે પ્રતિક્રમણ કરે છે. નિરંતર મારી શિવામ રહે છે તો તારે શું એટલું બધું દોષ થઈ ગયા? પ્રતિકૂળ બધા દોષ જ થાય છે, જીવન વહન જ નથી હોતું. શું અહી તીરથ માં આવે ની તો દખા કરે, એ દાખાઈ થઈ નથી, એ ફલાણ આમ છે, એનું પાણી ના મળ્યું, આમ કકડાટ કકડાટ કકડાટ ઘણા ઘેર હતો ને એવો એવો અહીંયા કરે. તીરથ માં આપને ધોવા માટે આવે, શેના માટે આવે? આપને ધોવા. હા, અને અહીં આવી તે કોઈ પાપ ધોયું ના હોય તે પેલા 10-15 ખરીદીને ઘેર લઈ જાય. પાપ શું કરે? પાપ પછી ખરીદી જાય, ઉદાહરણ 10-15 પાપ વધી ઘેર લઈ જાય. બોલો તાર કમાણી વધી ઘટી? ઘટી ગઈ કમાણી. બધું કેમ બોલે? ઘટી ગઈ કમાણી તો. જાગ્રત રહેવું પડે, જૈન કેવો હોય. પણ એના માટે કઈ બીજું કઈ એવો રસ્તો ખરો કે સીધો સરળ રસ્તો, કે આપડે કમાણી કદાચ લાસ્ટ ટાઈમ ઘટે નહીં, વધારે બેલેન્સ સરખું રહે એવું કઈ? એના માટે કેવો રસ્તો ખરો કે કમાણી ઘટે નહીં, વધારે શું નામ તમારું? બાબુભાઈ. તમને તમે જતા હોય અને પેલા આગળ કોક ને છે આ થયેલું, કોક નો આમ હાથ લાગ્યો મંદિર બાર, એટલે પેલા કે છે કલ્લબ નો મુહ ચૂક શું થતી કે છે? શું કલ્લબ નો મુહ એવું કઈ બોલે ટપોડે તમને શી અસર થાય? આપડે બે ચાર વધારે ચોપડી, આપડે બે ચાર વધારે વધારે ચોપડી, એમ આપડે એમને બે ચાર વધારે ચોપડી, એમ કે છે વધારે ચોપડી સંસારી બધું એવું થાય. આપણે વધારે તો પડીએ, પણ એ તો એ આપણા થોડો ધક્કો હોય તો આપણા સુધી વધારે દૂધ ભરવાનું હોય તો પછી આપણે પાછા વળીએ. બરોબર છે, પણ એને આપણને એક આપી એટલે આપણે બે ચાર આપીએ. ખબર પડી ને? હા, તમને આપી એક ગમી ના તો ના ગમે તો એમ વેપાર કેમ કરાય? જરાય તો નઈ, આ પેલો આપેલી તો પાછી આવી, પાછી ફરી પાછી 4-0 છે, પાછી થઈ ધીરે જ જાય. આવું ના દિલતો, વિચાર કરવાનું બંધ કરજો. આવું આપણને મીઠું લાગે, આપણને એમ લાગે બાબુભાઈ તમે મને આટલો લાભ સારું કરી આલ્યો, આમ તો મીઠું લાગે ત્યારે આપડે બે ચાર વધારે ધીરવી. તો પેલું ચોપડા મેં ક્રેડિટ ખાતું આવે, આ તો બધું ડેબિટ થયા કરે. અને બીજું તમને રાખલો અંદર પર ધર્મ ધ્યાન આ જગત માં અત્યારે આ દુષ્મ કાર્ડ લઈને સમજણ માંથી જતું રહ્યું છે. શું થયું છે સમજણ માંથી બહાર? એનું શું કારણ? કે ધર્મ ધ્યાન માં ભગવાન ની આજ્ઞાઓ ની લક્ષ્ય નથી રહેતું. ભગવાન ની શું આજ્ઞા છે એનું લક્ષ્ય રહેતું નથી. થોડું ઘણું લક્ષ્ય રહેશે ત્યારે આજ્ઞા પાળવા જાય છે, ત્યારે બીજા ના અંતરાયો પાળવા કરનાર સમજ પડે ને. એટલે થોડું ઘણું હોય તો એ લૂંટાઈ જાય છે. એટલે તમને બીજો એક રસ્તો પણ બતાવું ધર્મ ધ્યાન પાડવાનો, કે તમને કોઈ ગાળ ભળે તે ઘડીએ તમારે તમારા કર્મ નો ઉદય છે. કોનો ઉદય છે? આપણા કર્મ નો ઉદય. એવું તમને લાગે છે તમારા કર્મ નો ઉદય? તમારા કર્મ નો ઉદય તો ખરો ને, ચાર વાગે કોઈ ગાળ ભળે નઈ ને. હવે તમારા કર્મ નો ઉદય એ નિમિત્ત કોણ છે? એ નિમિત્ત બોલનાર. એ નિમિત્ત તમારે ભોગવાનું, તમારો કર્મ નો ઉદય તમારે ભોગવાનું જ છે. આ એ નહીં નિમિત્ત ની મારફત સમજ પડે ને. માટે તમારે તે વખતે એ નિમિત્ત ને મનમાં એમ થયું છે કે તારા નિમિત્તે અમારું કર્મ નો ઉદય ખપ્યો શું, એટલે એને ગાળો બરણી ચોપડી એને આશીર્વાદ આપવો. શું કહ્યું? આશીર્વાદ આપો. તારું સારું થશે અમારા કર્મ માંથી મને છોડાવડાયો. કોણ છોડાવે? એ બોંધા છે ખરો, એ બોંધા છે તે તો એને ભોગવવાનું, આપણને છોડાયા ને. આપણને છોડાય તમે હશે ને. તે ભગવાને જો કહ્યું કે આટલું તમને ગાળ ગફાડે માર મારે ભવન કાપે તો તમારા કર્મના ઉદયથી છે. માટે તમે નિમિત્તને બચવા પડશો નહીં. નહીં તો જગત આખું અત્યારે નિમિત્તોને બચવા પર કર્યા કરે. એ તમને સમજાય છે? સમજાય. પણ આપણો દોષ હોય ભગવાને કહ્યું તારા કર્મ નો ઉદય છે એટલે આપણે નક્કી કરવું કે મારા કર્મ નો ઉદય છે. કેમ લાગે છે આપણે? કેમ લાગે છે આટલું જો કરશો તો 15 અવતારે તમે મોક્ષે જશો. જાઓ આટલું એક વાક્ય જ્ઞાની પુરુષ નો આજ્ઞા થી બોલાય છે. શું બોલાય છે? અને 15 અવતારે મોક્ષે જશે એની ગેરંટી આપું છું. ગેરંટી આપે છે. હા આટલું જ કરશો તો આ બધું ના થાય તો આટલું જ કરો. નિમિત્ત વાળા ને નિમિત્ત છે આ બધું નિમિત્ત છે જગત. તમને સમજાય છે ને? તમને નથી સમજાતું? સમજાય છે. જેનો અહંકાર શુદ્ધ હોય તે કેવો છે? અહંકાર શુદ્ધ હોય તે. આ તમારો અહંકાર તો મેર થઈ ગયેલો છે. કેવો થઈ ગયો છે? મેન્ટલ. હવે આત્મ મૂકવાની વાતો છોડી દો ને. દાદા ને કહો કે તમારી આજ્ઞા કરો, એ આજ્ઞા અમારું કામ કરશે. બોલો તમારે કરવું છે ચોક્કસ છે? આપણે હાથી છે ને મૂકો એમાં કોઈ તમને કેમ લાગે છે? આટલું જ જો કરો તમને 15 અવતારે મોક્ષ થશે. આ ભલે આ કાળમાં નથી તો બીજા ઘરે ક્ષેત્રમાં જઈને પણ તમારો મોક્ષ થશે. અહીં કોઈ નો મોક્ષ થયો છે? મોક્ષ થયો હોય તો આગળ ઊંચી કરો છે. આ બધા ના મોક્ષ થઈ ગયેલો છે. મોક્ષ ક્યાંથી થાય? મોક્ષ થયો તો અહિયાં ક્યાંથી ધર્મ થયો હોય? મોક્ષ બે પ્રકાર નો હોય માજી. એક સંસાર નો દુઃખ નો અભાવ થાય તો પેલો મોક્ષ, અને પછી સ્વાભાવિક સુખ નો સદભાવ થાય એ બીજો મોક્ષ. સંસાર ના સુખ નો અભાવ વર્તે. હા દુઃખ નો અભાવ એટલે હમણે ધણી ગારો પડે તો દુઃખ ના થાય, કોઈ મારે તો દુઃખ ના થાય. દાળ ખારી હોય કઢી ખારી હોય તો દુઃખ ના થાય. પેલો મોક્ષ. દુઃખ ના સંસારી દુઃખ અડે નહી એનું નામ પેલો પેલો મોક્ષ. પણ જે આપણે જે પેલા કહીએ છીએ ભગવાન કહે છે ને મોક્ષ કે જન્મ જન્મ ના ફેરા તળી ગયા એટલે ન જન્મવું ન મરવું એ મોક્ષ. હા તે એક અવતારી છે. આ શું છે? એક અવતારી. આ મોક્ષ કે છે ને તેને એક અવતાર કે બે અવતાર માં અહીંથી મહાવીર એક ક્ષેત્ર માં ગમે તે ક્ષેત્ર માં જઈને પણ મોક્ષ થઈ જવાનું. મોક્ષ થઈ જેને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન તમારા બંધ થઈ જાય તો તમારો મોક્ષ થઈ જશે. એવું નથી કે ભાઈ દરેક અમુક માણસ નો થાય. તમારે થઈ ગયા છે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ નથી થયા? તમારે થયો બંધ? એ બંધ થશે ત્યારે મોક્ષ એની મેળવવામાં આવશે. એના માટે કોઈ રસ્તો બતાવો ને. રસ્તો તો મારી પાસે આવો તો કામ થાય. પાસે આવ્યા નથી કોઈ દડે. આપની ઓળખાણ થાય એટલે ફરી પાછા પત્મા આવી છે એમ કે છે. ના પણ આપણી એટલે શું તમે નામ લખશો? કોની ઓળખાણ? સંત પુરુષ દાદા ભગવાન. સંત પુરુષ દાદા ભગવાન જે કહે એવું છે ને. આ દાદા ભગવાન નહી, આ તો ભાદર ના પટેલ છે. દાદા ભગવાન મહી બેઠેલા છે તે છે. શું છે એટલે મહી બેઠેલા વાળા તમે સીધું ઓળખ્યા? વાણી છે પટેલી નો દાદા ભગવાન ની નો આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે. શું છે જ્ઞાની પુરુષ ની પાસે એમની કૃપા થી મોક્ષ થાય. ભગવાન ની કૃપા ઉતરે તો મોક્ષ થાય. સમજ ને? હા, અમને મોક્ષ થાય ક્યાંથી? એ કૃપા ઉતરી ગઈ. ઘેર નવરાશ નથી. કારખાનો એવડો મોટો છે કે એક મિનિટ નવરાશ નથી. પણ અહીં આવ્યા પછી આજ 70 દાડા થયા પડે પછી યાદ આવ્યું નથી એક જરાય. હવાનો મોહ હોય કોક ને રડવાનો મોહ હોય તો બઉ મોટા મોહ કહે. એના કરતા તા ભજીયા જરી ફીરે મોહ રાખે નો હતો નઈ. આખું બ્રહ્માંડ નો લોડ છે. કેવો છે? આખા બ્રહ્માંડ નો લોડ છે. એના માટે વાંધો ના આવશે. તે માથા પર નહીં બુદ્ધિ પદે પદે કર્યા કરે. ફરકડ વખત કર્યા બુદ્ધિ પદે પદે લઈ લો. દર્શન દેવું છે બધું છે. મેં દર્શન કરીએ તમે દર્શન કરાવ્યા. દાદા એકલા જોવા દેવા. અત્યારે 20 કલાક મેં કહ્યું હતું. 30 દાડા હશે 1 કલાક. હા, ત્રીજો ભાગ તો થવું જોઈએ. થવો જોઈએ ના થયું છે? થવું જોઈએ. બધું તે દાડા છે. બધું થયું જ નહીં. કશું નથી. એ પેલી બાજુ કાળી ફરિયા નંબર દીધા. એટલે હું જાણું હું ઉપર દેવતા રહે જેવું તેવું છે, પણ આપડા આપડા ગામ નું છે ને. ચપ્પલ લે ને કઈ છે ગોતું ગોતું થાય કા એ છે પ્રિય સભ્ય રીતે.